શ્રીમદ દેવી ભાગવત સ્કંદ સાતમો અધ્યાય 39 દેવી પૂજાના વિવિધ પ્રસંગોનું સંક્ષિપ્ત વર્ણન. હિમાલયે કહ્યું, દેવેશ્વરી, મહેશ્વરી, કરુણાનિધે અંબિકે, હવે આપના પૂજનનો વિધિ કહો. શ્રીદેવી કહે છે, રાજન, પર્વતરાજ, જગદંબાને પ્રસન્ન કરવાવાળા પૂજનનો વિધિ કહું છું. તમે ખૂબ જ શ્રદ્ધાથી તે સાંભળો. મારી પૂજા બે પ્રકારની છે, બાહ્ય અને આભ્યંતર. બાહ્ય પૂજા પણ બે પ્રકારની છે, વૈદિકી અને તાંત્રિકી. હિમાલય, મૂર્તિ ભેદથી વૈદિકી પૂજા પણ બે પ્રકારની છે. જે વેદોક્ત દીક્ષાવાળા હોય તેઓ વેદ મંત્રોથી પૂજા કરે છે, તેને વૈદિકી પૂજા કહે છે, તથા તાંત્રિક મંત્રોથી જે પૂજા થાય છે તે તાંત્રિકી પૂજા કહેવાય છે. આ પ્રમાણે પૂજાના રહસ્યને સમજ્યા વિના કોઈ અજ્ઞાની મનુષ્ય વિપરીત ઢંગથી પૂજા કરે તો તેને વિપરીત ફળ મળે છે. પ્રથમ વૈદિકી પૂજાનો વિધિ કહું છું. હિમાલય, તમે મારા જે વિરાટ સ્વરૂપના દર્શન કરી ચૂક્યા છો, જેમાં અનંત મસ્તકો, નેત્રો અને ચરણ હતા, તે રૂપ સંપૂર્ણ શક્તિઓથી સંપન્ન સર્વશ્રેષ્ઠ તથા પ્રેરણા આપનારું હતું. તે જ રૂપનું પૂજન, વંદન, ધ્યાન અને સ્મરણ કરવું જોઈએ. પર્વતરાજ, પૂજાનું આ પ્રથમ સ્વરૂપ કહ્યું. તમે શાંત ચિત્તે સાવધાન થઈને તથા દંભ અને અહંકાર રહિત થઈને તે વિરાટ રૂપની શરણમાં જાઓ. યજ્ઞો દ્વારા તે રૂપની ઉપાસના કરવી, ચિત્તમાંથી તે રૂપ ખસવું ન જોઈએ અને જપ ધ્યાનનું અનુસંધાન છૂટવું ન જોઈએ. અનન્ય ભાવે, પ્રેમ અને ભક્તિપૂર્વક મારા ઉપાસક બનીને યજ્ઞો દ્વારા મારું યજન તથા તપ દાનથી મને પ્રસન્ન કરવા પ્રયત્ન કરવો. આ પ્રમાણે કરવાથી મારી કૃપાને પ્રાપ્ત કરી સાધક સંસાર બંધનથી અવશ્ય મુક્ત થાય છે. જે હંમેશા મારી શરણનો આશરો લે છે તથા જેમનું ચિત્ત અવિરતપણે મારામાં જોડાયેલું રહે છે તે ઉત્તમ ભક્ત છે. આવા ભક્તોનો હું સંસાર સાગરમાંથી તરત ઉદ્ધાર કરું છું, એવી મારી પ્રતિજ્ઞા છે. રાજન, હું ધ્યાન યોગ, કર્મયોગ, ભક્તિયોગ અથવા જ્ઞાન યોગ આમાંથી કોઈ પણ યોગ દ્વારા પ્રાપ્ત થઈ શકું છું એવું નથી કે મને પ્રાપ્ત કરવા માટે માત્ર કર્મયોગ જ મહત્વનો છે. કોઈ કર્મ નિરર્થક નથી, કારણ કે સત્કર્મો કરવાથી પાપોનો નાશ થાય છે અને ધાર્મિક ભાવના દૃઢ થાય છે. ધર્મથી ભક્તિ જન્મે છે અને ભક્તિ મુક્તિનું સાધન છે. શ્રુતિ સ્મૃતિ દ્વારા નિર્દેશેલા સત્કર્મો જ ધર્મ કહેવાય છે. બીજા શાસ્ત્રોએ કહ્યું છે કે તે માત્ર ધર્માભાસ, ધર્માભાસ જ છે. હું સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન છું. વેદો મારામાંથી ઉત્પન્ન થયા છે અને શ્રુતિ વેદોનું અંગ હોય તે પણ પ્રમાણિત છે. સ્મૃતિઓમાં શ્રુતિનો જ શબ્દાર્થ છે, જે મનુસ્મૃતિ વગેરે કહેવાય છે. તેથી શ્રુતિ સ્મૃતિની પ્રામાણિકતા સ્વયં સિદ્ધ છે. તેથી મુમુક્ષુજનોએ સદધર્મ માટે સદા વેદોનો આશ્રય લેવો જોઈએ. જેમ જગતમાં રાજાની આજ્ઞા સર્વમાન્ય હોય છે, તે રીતે શ્રુતિ એ મારી સર્વતંત્ર સ્વતંત્ર શાસકની આજ્ઞા છે. તેનો કોઈ કઈ રીતે અસ્વીકાર કરી શકે? મારી આજ્ઞાનું પાલન થાય તે માટે મેં બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વર્ણો ઉત્પન્ન કર્યા છે. હવે મારી વાણી એટલે શ્રુતિનો અભિપ્રાય સાંભળો. હિમાલય, જ્યારે જ્યારે ધર્મનો હ્રાસ થાય છે અને અધર્મ વધે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. રાજન, તેવા ધર્મ અધર્મના આચરણ પરથી દેવતાઓ અને દૈત્યો બે પક્ષો થયા છે. જે લોકોના જીવનમાં સદધર્મ અને સદાચાર નથી તેમના માટે મેં નરકની રચના કરી છે. તે નરક એવા ભયંકર છે કે તેની કલ્પના જ ધ્રુજાવી દેનારી છે. વેદ ધર્મનો ત્યાગ કરીને જે અન્ય ધર્મનું અવલંબન કરે છે તેમને રાજાઓ તડીપાર કરી દેવા જોઈએ. બ્રાહ્મણોએ આવા વિધર્મીઓ સાથે સંપર્ક રાખવો ન જોઈએ. આ સંસારમાં જુદા જુદા અનેક શાસ્ત્રો છે, તે બધા શ્રુતિ સ્મૃતિના વિરુદ્ધ હોવાથી તામસ શાસ્ત્ર છે. તે શાસ્ત્ર વામ, કાપાલ, કૌલક અને ભૈરવગમ છે, ભૈરવાગમ છે. શંકર ભગવાને પાપીઓને મોહ ઉપજાવવા માટે આ શાસ્ત્રો રચ્યા છે. તેમાં ક્યાંક ક્યાંક વેદ સંમત અંશો પણ છે. વેદજ્ઞ પુરુષો તે અંશોનું ગ્રહણ કરે તો તેમાં દોષ નથી, પરંતુ વેદથી વિપરીત અર્થને સ્વીકાર કરવાનો બ્રાહ્મણોને અધિકાર નથી. તેથી વૈદિક બ્રાહ્મણોએ પ્રયત્નપૂર્વક વેદોનો જ આશ્રય કરવો, એ જ શાશ્વત ધર્મ છે. વેદોમાં કહેલા જ્ઞાનથી જ પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે છે. જે નિષ્કામ ભાવે મારી શરણમાં આવ્યા છે, જેમના માન અને અહંકાર છૂટી ગયા છે, જેમનું ચિત્ત મારામાં પરવાયેલું છે, પ્રાણ પણ મારી સાથે જોડાયેલો છે, જે મારા સ્થાનોની હંમેશા ચર્ચા કરે છે, તેવા સંન્યાસી, વાનપ્રસ્થી, ગૃહસ્થી અથવા બ્રહ્મચારી મારા વિરાટ સ્વરૂપની ભક્તિ સાથે ઉપાસના કરે છે, તો તેવા નિરંતર મારામાં રત તે પુરુષોના અજ્ઞાન રૂપી અંધકારને જ્ઞાન રૂપી સૂર્ય દ્વારા પ્રકાશિત કરીને તરત નષ્ટ કરું છું, તેમાં કોઈ સંદેહ નથી. હિમાલય. આ પ્રમાણે વેદના સિદ્ધાંત પર આશ્રિત મારી પ્રથમ પૂજા થાય છે તે મેં તમને કહ્યું. હવે બીજી પૂજાની વિધિ કહું છું. મૂર્તિ, વેદી, સૂર્ય અથવા ચંદ્રમંડળ, જળ, બાણાકાર, ચિહ્ન, યંત્ર, ચિત્ર અથવા હૃદયમાં મારું પરમેશ્વરીનું ધ્યાન કરીને પૂજા કરવી. મારા સગુણ રૂપનું ધ્યાન કરતા દેવી કરુણાથી પરિપૂર્ણ છે તેવી શ્રદ્ધા રાખવી. મા તરુણ અવસ્થા વાળા છે, સંધ્યા જેવા લલિત વર્ણથી શોભી રહ્યા છે. તેમનો શ્રી વિગ્રહ અનુપમ સુંદર છે. તેઓ સર્વાંગ સુંદર છે. તેમણે અનેક અનેક શૃંગાર પહેર્યા છે. તેઓ હંમેશા ભક્તોના દુઃખોથી વ્યથિત થાય છે. એવી પરમ આસ્થાથી પૂજા કરવી. માં જગદંબાનું મુખમંડળ પ્રસન્નતાથી ભરેલું છે. મુકુટ પર બાળ ચંદ્રમા તથા મોર પંખ શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે. તેઓ પાસ, અંકુશ, વર અને અભય મુદ્રા ધારણ કરેલા છે. તેઓ આનંદમય રૂપથી શોભી રહ્યા છે. આ પ્રમાણે ધ્યાન કરીને પોતાની શક્તિ પ્રમાણે પૂજાની સામગ્રી એકત્ર કરી મારું પૂજન કરવું. જ્યાં સુધી અંતઃ પૂજાનો અધિકાર ન મળે ત્યાં સુધી બાહ્ય પૂજા કરવી જોઈએ. અધિકાર પ્રાપ્ત થતાં જ બાહ્ય પૂજા છોડીને અંતઃ પૂજા શરૂ કરી દેવી. કારણ કે મારી અભ્યંતર પૂજા ટૂંક સમયમાં જ્ઞાનરૂપ બ્રહ્મામાં ચિત્તનો લય કરે છે. ઉપાધિ રહિત જ્ઞાન જ મારું પરમ સ્વરૂપ છે. તેથી મારા જ્ઞાનમય રૂપમાં સાધકે પોતાના આશ્રય રહિત ચિત્તને સ્થાપવું જોઈએ. આ જ્ઞાનમય રૂપથી અલગ અલગ આ જગત તો માયામય હોય, મિથ્યા છે. તેથી જન્મ અને મૃત્યુને ટાળવા માટે એક નિષ્ઠાથી મારું ચિંતન કરવું જોઈએ. હું સર્વની સાક્ષી અને આત્મા સ્વરૂપ છું. નિર્વિકલ્પ ચિત્તથી મારું ચિંતન કરવું. હે હિમાલય, હવે પછી બાહ્ય પૂજાનો વિધિ કહું છું. સાવધાન મનથી સાંભળો. અધ્યાય 39 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.